ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ગઈકાલે આપણે સદગુરુ નારાયણદાસજી સ્વામી જૂનાગઢના શતવાર્ષિક પાટોત્સવમાં પાણીની સમસ્યા મહારાજને પ્રાર્થના કરી અને હલ કરી, એવી રીતે ધોલેરામાં મદનમોહનજી મહારાજના શતવાર્ષિક પાટોત્સવમાં પણ ખારું પાણી સ્વામીની પ્રાર્થનાથી મીઠું થયું. માણાવદરમાં એક ફૂટ ઊંડો કૂવો ખોદ્યો અને અઢળક પાણી થયું, એ પ્રસંગો આપણે સાંભળ્યા હતા. આજે એક એવો જ અલૌકિક પ્રસંગ. જૂનાગઢ પાસે બિલખા ગામ છે અને બિલખા એક આપણે ગિરનાર પર્વતની તળેટીમાં, એમની બાજુમાં પીપળિયા ગામ છે. એ પીપળિયા ગામમાં ગલાભાઈ નામના એક હરિભક્ત રહેતા. ગલાભાઈને નારાયણદાસ સ્વામી સાથે ખૂબ હેત. મનમાં એક દિવસ એવો શુભ સંકલ્પ થયો કે જૂનાગઢમાં રાધારમણ દેવ, નારાયણદાસ સ્વામી જેવા પવિત્ર સંત, એ સંતોને ઠાકોરજીને થાળ કરીએ. કે એટલે જૂનાગઢ આવ્યા. હવે જ્યારે ગલાભાઈ જૂનાગઢ આવ્યા તો એ વખતે નારાયણદાસ સ્વામી એ બાજુમાં માંડણપણા ગામ, માંડણપરા એ ગામમાં વીડી અને વીડીમાં ઘાસ વાઢવા 40 સંતોને લઈને ગયેલા. ગલાભાઈ અહીંયા જૂનાગઢ આવ્યા એટલે ગલાભાઈએ ઠાકોરજીના થાળ, દેવને થાળ ને સંતોને રસોઈ એ પ્રમાણે બધું કર્યું, પણ ગુરુના દર્શન ન થયા એટલે મનમાં થોડુંક એમ થયું કે આટલે સુધી આવ્યો ને નારાયણદાસ સ્વામીના દર્શન ન થયા માટે ચાલો દર્શન કરતા જઈએ. સંતોએ કહ્યું કે સ્વામી સંતોને લઈ અને માંડણપરા ગયા છે. એટલે ગલાભાઈ માંડણપરાની સીમમાં પહોંચ્યા. સ્વામીના દર્શન કર્યા, દંડવટ કર્યા, પાસે બેઠા. એટલે સ્વામીએ પૂછ્યું, કેમ ગલાભાઈ અચાનક કેમ આવવાનું થયું? એટલે નારાયણદાસ સ્વામીને ગલાભાઈએ કહ્યું કે સ્વામી, આજે ઠાકોરજીના થાળ હતા, સંતોને રસોઈ હતી, એટલે જૂનાગઢ તો આવ્યો હતો, પણ તમારા દર્શન ન થયા ને એટલે મનમાં અધૂરું લાગતું હતું, એટલે તમારા દર્શન કરવા અહીંયા આવ્યો છું. એમનો હેત જોઈ અને સ્વામી રાજી થયા. સ્વામીએ કહ્યું કે કંઈ વાંધો નહીં, બેસો, થોડી વાર આપણે સત્સંગ કરીએ. થોડી વાર સત્સંગ કર્યો. પછી ગલાભાઈએ વળી પાછી સ્વામીને વાત કરી કે સ્વામી, મારે એક એવો બીજો શુભ સંકલ્પ છે કે રાધારમણ દેવની સેવામાં મારે એક ભેંસ આપવી છે. તો તમે જ્યારે જૂનાગઢ હો ને ત્યારે હું ભેંસ લઈને આવું, કે એટલે બંને કામ થઈ જાય, તમારા દર્શન થઈ જાય અને ભેંસ તમારે સેવામાં દેવી જ છે. તમે કહો ત્યારે હું બાંધી જાઉં મંદિરે. સ્વામી કે થોડા દિવસ અમે અહીંયા રોકાણા છીએ અને આ વીડીનું વાઢવાનું બધું કામ પૂરું થઈ જાય પછી અમે જશું, એટલે થોડા દિવસ પછી તમારી અનુકૂળતાએ ભેંસ લઈ આવજો. કે સારું સ્વામી. પછી સ્વામી બોલ્યા, બીજું કાંઈ? સમયક થોડીક નાનકડી ઉપાધિ છે તો તમે કહો તો કહું, બાકી આમ એવી મોટી નથી પણ થોડીક છે એમ. એટલે સ્વામી કે બોલો ને, જે હોય એ કયો. એટલે ગલાભાઈએ વાત કરી કે સ્વામી, મારા ઘરમાં ફળિયું છે અને ફળિયામાં એક કબર છે અને દરરોજ ત્યાં એક આશ્ચર્ય થાય છે. મને કાંઈ તકલીફ નથી પણ આશ્ચર્ય દરરોજ થાય છે. આશ્ચર્ય એવું થાય છે કે કોઈ પ્રેતાત્મા એ દરરોજ રાત્રિ થાય એટલે એમની સાથે બે માણસોને લઈ ઘોડા ગાડીમાં બેસી અને એ કબર પાસે આવે. આ દરરોજ અમને દેખાય. એ પ્રેતાત્મા અને પેલા માણસો એ બધા કબરમાં સમાઈ જાય અને ઘોડા ગાડી અદ્રશ્ય થઈ જાય. આવું દરરોજ બને. એ મને કાંઈ તકલીફ નથી કરતા, એમના આધારે અમારે ઘરમાં કાંઈ પરેશાની હોય એવું પણ નથી, પણ આવું દરરોજ હું જોઉં એટલે થોડીક આ મનમાં શંકા કુશંકા થયા કરે કે કેમ હશે, શું હશે, કેવું હશે. આપણે અહીંયા મહારાજનું ભજન કરીએ છીએ અને છતાંય આવું કેમ હશે. હવે જ્યારે એમણે ઘર લીધું હોય ત્યારે થોડુંક આવું ધ્યાન ન રહ્યું હોય એટલે પછી લેવાઈ ગયું હોય અને ખૂણામાં ક્યાંક હોય ફળિયાના એટલે આડું પણ ન આવે એમ હોય. એટલે એમના તરફથી મને કોઈ તકલીફ નથી, પણ છતાંય જો આ જાય તો ઘરમાં બૈરા છોકરાઓ એમને દેખાય તો એ ડરે નહીં, સે જે નાના છોકરાઓ બીજા ત્રીજા હોય તો બીક લાગે થોડીક. એટલે સ્વામી આંખો બંધ કરી, એ માંડણપરાની સીમ, સ્વામીને ગલાભાઈ બેઠા હશે, 40 સંતો આમ ફરતી કોર અલગ અલગ ઠેકાણે ઘાસ વાઢતા હશે અને સ્વામી આમ સ્થિર થઈ આંખો બંધ કરી. સ્વામીની સ્થિતિ કેવી, આંખો બંધ કરી અને થોડી વાર પછી આંખો ઉઘાડી. સ્વામી બોલ્યા, સ્વામી કે એ પ્રેતાત્મા તો બહુ જબરો છે કે. અને ગલાભાઈ જાવો બહુ કઠણ છે કે, એમ જલ્દી જાશે નહીં એમ. અરે સ્વામી કંઈક તમે દયા કરો કે, મને વાંધો નથી પણ નાના છોકરાઓને એ બીજા ત્રીજા હોય તો બીવે એમ. એટલે સ્વામીને પછી દયા આવી, વિચાર થયો કે આલો બંને કામ થશે, ભગતને ઉપાધિ ટળી જશે અને પેલા પ્રેતાત્માનું સારું થશે. એટલે સીમમાં સંતો ટેન્ટ બાંધી અને ઉતારા કર્યા હશે એટલે સ્વામી ત્યાં અંદર ગયા. એ તંબુમાં જઈ અને સ્વામીએ જોળી લીધી, જોળી ખોલી એમાંથી એક ચંદનની ગોટી, જે આપણે ચંદન ઘસી અને તિલક કરીએ એ ગોટી, એ લઈ અને બહાર આવ્યા. ગલાભાઈને હાથમાં આપી, ગલાભાઈને કહ્યું કે ગલાભાઈ ઘેરે જઈ આ ચંદન છે એ પાણીમાં ઘોળી નાખજો અને તમારા ઘરની ફરતી કોર જ્યાં તમારી આમ કે બાઉન્ડ્રી આવે છે એ બાઉન્ડ્રીએ એ પાણીની ધાર કરી દેજો. કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરતા કરતા આ પાણી એ ઘરની બાઉન્ડ્રી ઉપર તમે ધાર કરી દેજો એટલે ક્યાંય વાંધો નહીં આવે, કે મહારાજ બધાનું સારું કરશે. કે આવી રીતે પ્રસાદીની, એટલે મહારાજની પ્રસાદીની નહીં પણ નારાયણદાસ સ્વામી પૂજામાં દરરોજ ચંદન ઘસી અને તિલક કરતા હોય એ પ્રસાદીની ચંદનની ગોટી એ સ્વામીએ આપી. ગલાભાઈ રાજી થઈ ગયા. સ્વામી એમના ઉપર એમને અતિશય ગુરુભાવ, મહિમા, સ્વામીનું સામર્થ્ય એ જાણે. સાથે મહારાજનો એવો નિશ્ચય, ગલાભાઈ છે એ ઘેરે આવ્યા પીપળિયા. ઘેરે આવીને જેમ સ્વામીએ કહ્યું એ પ્રમાણે એ ચંદનવાળું ગોટી હતી એને પાણીમાં ગોળી, ચંદનવાળું પાણી તૈયાર થયું. હવે જે કંઈ એકાદા પવાલા જેટલું પાણી તૈયાર કર્યું હશે, કારણ કે આખા ઘરની ફરતી કોર ફળિયું પણ આવી જાય એવી રીતે કરવાનું. એટલે એમણે ઘરની જેટલી બોર્ડર હતી એ બોર્ડર ઉપર પાણી આમ કન્ટિન્યુ છાંટી દીધું. મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા કરતા સાંજ પડી. ગલાભાઈ વાળું પાણી કરી, પરવારી, ફળિયામાં ખાટલો નાખી, હાથમાં માળા લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા બેઠા. જોવે આજે શું થાય છે કે સમય પ્રમાણે પેલો પ્રેતાત્મા બે માણસોને લઈ ઘોડાગાડી સાથે એ આવ્યો. ગલાભાઈએ જોયું અને જેવો એ પ્રેતાત્માની ઘોડાગાડી છે એ કબર પાસે પહોંચી, એમના પહેલા ઘોડા ઊભા રહી ગયા, આગળ ન હાલી. એટલે પ્રેતાત્મા છે એને એમ થયું કે કેમ આ બધું ઊભું રહી ગયું, કે એને પાછું બધું આરપાર દેખાય કે કબર તો છે કે હજી દૂર છે અને આ ઘોડાઓ કેમ આટલેથી ઊભા રહી ગયા, કાયમ તો ત્યાં સુધી જાય છે. એટલે આજુબાજુમાં જોયું કે કોણ એવો વ્યક્તિ છે કે જેણે પોતાનું સામર્થ્ય વાપરી અને મારા ઘોડાઓને ઊભા રાખી દીધા. કોઈ દેખાતું નહોતું, ફળિયામાં બેઠેલા ગલા ભગત દેખાણા એમને અને એ માળા ફેરવતા હતા. એટલે પેલા પ્રેતાત્માએ કહ્યું કે અરે ઓ ભગત, એ દીવાર ક્યાં ખડી કરી દી આપને? હવે આમને દિવાલ દેખાય. સ્વામીએ પાણી છાંટેલું એટલે સ્વામીની પ્રસાદીનું ગોટીવાળું પાણી એ છાંટેલું અને અદૃશ્ય દિવાલ આમ ઊભી થઈ ગઈ હોય અને આમના ઘોડાઓ કે આ પ્રેતાત્મા ન જઈ શકે એવી દિવાલ, સાધારણ દિવાલમાંથી તે સોસરવા નીકળી જાય, પાછો આરપાર દેખાય એમને, જઈ ન શકે. એટલે આ તો કેવું થયું, પાંડવોના ઇન્દ્રપ્રસ્થના રાજમહેલ જેવું થયું કે જ્યાં બારણું દેખાતું હોય ત્યાં દિવાલ હોય, દિવાલ દેખાતી હોય ત્યાં બારણું હોય. અમને દિવાલ દેખાય ખરી, સોરી દિવાલ દેખાય નહીં પણ જઈ શકે નહીં, એટલે અટકીને ઊભા રહે, દેખાય બધું આરપાર, પાછા જઈ ન શકે. એટલે ભગતે કહ્યું કે બાપુ, તમે ઘણા દિવસ સુધી અહીંયા રહ્યા, એ હવે તમે કંઈક બીજે સીધાવો. ફળિયામાં બેઠા બેઠા ગલા ભગતે પ્રેતાત્માને કહ્યું કે બાપુ, એ ઘણા દિવસ સુધી તમે અહીંયા રહ્યા, હવે તમે કંઈક બીજે સીધાવો. એટલે પ્રેતાત્માએ કહ્યું કે તુમ તો બહુ અચ્છે ભગત હો, હમને આપકો કભી પરેશાન નહીં કિયા હૈ, તો ફિર એ દિવાર ક્યું ખડી કર દી હમારે બીચ મેં? અમે ક્યારે તમને હેરાન કર્યા નથી, અમે ક્યારે તમારા ઘરના કોઈ સભ્યોને હેરાન કર્યા નથી, મને તમારા પ્રત્યે આદર છે, તમે બહુ સારા ભગત છો, તો પછી તમે આવું શું કામ કર્યું એમ, અમારો કબજો હું કામ લઈ લીધો એમ? એટલે ગલા ભગતે કહ્યું કે બાપુ, જે પણ તમે હો, સે જે તમે અહીંયા આવો જાઓ, તમારા તરફથી આજ સુધીમાં ક્યારેય અમને કોઈ હરકત થઈ નથી, કંઈ તકલીફ પણ નથી, પણ સહેજે આવી રીતે તમે આવો જાઓ, ઘરમાં છોકરાઓ હોય બૈરાઓ હોય સહેજે ડરે, એટલે બીજે સીધાવો તો સારું એમ. એટલે પેલા પ્રેતાત્માએ કહ્યું કે આટલા દિવસ સુધી કોઈને કંઈ ન થયું અને હવે શેના ડરે, કે ક્યાંય વાંધો તો આવ્યો નથી, અમે ક્યાંય એવું કર્યું નથી. અમને રહેવા દો, અમે તમને ક્યાંય હેરાન પરેશાન નહીં કરીએ. બીજું, એ ડરતા હોય તો એમને કહી દો કે ડરવાની જરૂર નથી, અને તમારા કંઈ નાના મોટા કામ હોય ને તો ગલાભાઈ મને કહો ને, હું કરી દઈશ. કે પેલા પ્રેતાત્માએ ગલાભાઈને ઓફર આપી કે ભાઈ હાલો, એ બાને જો આપણને અહીંયા રહેવા મળતું હોય તો નાના મોટા બે કામ કરી દેશું એમ. એટલે ગલાભાઈએ કહ્યું કે થોડા હસે આ ગલાભાઈ, અને ગલાભાઈએ હસતા હસતા કહ્યું કે માફ કરજો બાપુ, કે એ મારા ગુરુ નારણદાસ સ્વામી એમની કૃપા અને સ્વામિનારાયણ ભગવાનની કૃપા મારી ઉપર એટલી બધી છે કે મારે મારા કામ કરવા માટે બીજા કોઈને કેવું નથી પડતું, એ બંનેની કૃપાથી મારા બધાય કામ થાય છે. મારા ગુરુની કૃપાથી મારા જીવનના તમામ કામ થઈ ગયા છે, મારે કંઈ અધૂરું નથી. મારું ધ્યાન મારા પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને મારા ગુરુ રાખે છે. કેવો એનો હૃદયનો દ્રઢાવ અને કેવો એમને નિશ્ચય મહારાજનો કે મારા બધાય કામ છે એ સ્વામિનારાયણ ભગવાન અને મારા ગુરુ એમની કૃપાથી થઈ જાય છે. તમે મદદ માટે કહ્યું એટલો તમારો આભાર, પણ મારે જરૂર નહીં પડે. કે એટલે પેલો પ્રેતાત્મા ચમક્યો, હવે એને બધી લિંક મળી કે આ એક રાતમાં અદ્રશ્ય દિવાલ ઊભી કેમ થઈ. પછી એ પ્રેતાત્મા બોલ્યા, અચ્છા વો જૂનાગઢ વાલે નારાયણદાસ સ્વામી ઉનકી બાત કર રહે હો? ગલા ભગત કે હા, એમની વાત કરું છું, એ મારા ગુરુ છે. અરે વો તો બહુત બડે ફકીર હૈ, વો તો બહુત બડે મહાત્મા હૈ. એટલે ગલાભાઈએ કહ્યું કે હા, એ બહુ મોટા સંત છે, કે અને એમની કૃપાથી જ આજે તમને જે દેખાય છે ને, એ રાતોરાત આખા દિવસમાં ઉભી, ગઈકાલે કંઈ નહોતું, તમે સવારમાં ગયા ત્યારે કંઈ નહોતું, અત્યારે જે ઊભું થઈ ગયું એ એમની કૃપાથી થઈ ગયું છે. કે તમને જે રોકે છે એ એમનું સામર્થ્ય રોકે છે, બાકી હું તો કંઈ નથી. પછી એ પ્રેતાત્મા બોલ્યા, યદિ એ નારાયણદાસજીને કિયા હૈ તો ફિર હમ પ્રેતાત્મા કી જીતની ભી આલમ હૈ વો સારી આલમ મિલ કરકે ભી ઇસ દીવાર કો હમ તોડ નહીં સકતે, ઇસકો ભેદ નહીં સકતે, ઇતની તાકત હમારે કિસી મેં ભી નહીં હૈ. અચ્છા હૈ, યદિ નારાયણદાસજી કી ઈચ્છા નહીં હૈ તો ફિર હમ યહાં સે ચલે જાયેંગે. ભગત, આપને બહુત અચ્છે ઓર સચ્ચે ગુરુ પસંદ કિયે હૈ, એ નારાયણદાસજી કે સામર્થ્ય સે તો હમારી પ્રેતાત્માઓ કી સારી આલમ ડરતી હૈ, એવું એ પ્રેતાત્માએ કહ્યું કે એમના થકી તો અમારી આ જેટલા પણ પ્રેતાત્માઓ છે એ બધા એમના સામર્થ્યથી બીવે છે. કે કેટલું મોટું સામર્થ્ય એમનું, કે અવગતિએ ગયેલા અતૃપ્ત આત્માઓ જે કોઈનાથી પણ ન ડરે એ આવા સંતથી એમના એક પ્રસાદીના પાણીથી એમણે જે ચંદનની ગોટી વાપરી હશે એમનો સ્પર્શ થયો અને એ સ્પર્શ થયેલી ગોટી એમને પાણી કર્યું ને એ પાણીથી આખી અદૃશ્ય દિવાલ ઊભી થઈ ગઈ. આ કેવડું મોટું સામર્થ્ય, અને પ્રેતાત્મા આવી ન શકે. આવી ન શકે એટલું નહીં, એનું નામ પડે અને નમસ્તક ઝુકાવી અને નીકળી જાય. જેમ સ્વામિનારાયણ ભગવાન છે, વન વિચરણ કરતા હતા, હજાર ભૂતના વડમાં મહારાજ રહ્યા, હનુમાનજી મહારાજ આવ્યા અને મેથી પાક દીધો અને પછી મસ્તક નમાવીને બધા વ્યા ગયા. મહારાજ જ્યાં પણ જાય તો પછી પશુ પક્ષી, દેવ હોય કે રાક્ષસીઓની હોય કે મનુષ્યોની હોય, એ બધા જ એમના ચરણમાં ઝૂકી જતા. જેવું એ પરમાત્માનું સામર્થ્ય, એવું જ સામર્થ્ય નરણદાસ સ્વામીમાં આવ્યું. એમ એ પ્રેતાત્મા એવું બોલ્યા કે નારણદાસજીના સામર્થ્યથી તો અમારી આખી આલમ ડરે છે. એમ બધા જ પ્રેતાત્માઓ એનાથી બીવે છે, અને અમે બધા ભેળા થઈએ અને અમારું બધાનું સામર્થ્ય ભેળું કરીએ તોય તે આ દિવાલ છે એ અમે ન તોડી શકીએ. સારું, તો નારણદાસ સ્વામીની ઈચ્છા નથી તો અમે ક્યાંક હવે બીજે વ્યા જઈશું. અને પછી એ ભગત જોવે એ રીતે એ પ્રેતાત્માએ ઘોડા ગાડી છે બીજી બાજુ વાળી લીધી અને અદૃશ્ય થઈ ગયા. કાયમ માટે સુખ થઈ ગયું. ગલા ભગતે પછી સમયાનુસારે જૂનાગઢ મંદિરમાં આવ્યા, ભેંસ અર્પણ કરી નારણદાસ સ્વામી પાસે બેઠા. નારણદાસ સ્વામીએ પૂછ્યું, કેમ છે ભગત, હવે ઓલું બધું રિઝોલ્વ થઈ ગયું કે નહીં? હા સ્વામી. અરે સ્વામી, આવું થયું. પછી તેમણે સામર્થ્યથી, સામર્થ્યની કેફથી વાત કરી કે સ્વામી એ આવ્યા, આવો સંવાદ થયો અને એમણે આવી વાત કરી કે સ્વામી કહે એ અતૃપ્ત આત્મા હતો. આગલા જન્મમાં એ બહુ મોટો મહાત્મા હતો. એ અલગ ધર્મમાં હતા, એ હિન્દુ ધર્મમાં નહોતા, પણ દેહ છોડતી વખતે એમને અતિશય વાસના રહી ગયેલી અને વાસનાના કારણે એમના આત્માની ઈચ્છાઓ અતૃપ્ત રહી ગઈ. એમના કારણે એ પ્રેત બનેલો અને એમનું શરીર એ ત્યાં દટાયેલું છે. એટલે એકાયમ બધું પતાવી અને પછી ત્યાં આવે અને ત્યાં રહેતો. એ મહારાજે આપણા ઉપર દયા કરી અને હવે બીજે ચાલ્યો ગયો. એટલે આપણે મહારાજનો મહિમા કેટલો મોટો છે, મહારાજનો મહિમા સમજવો. આવા મોટા સમર્થ સંત, એમને ચંદનની ગોટીના પાણીના પ્રભાવથી, એ સંતના સામર્થ્યના પ્રભાવથી પેલો પ્રેતાત્મા કોઈ રીતે જાય નહીં એવો પ્રેતાત્મા, જબરો પ્રેતાત્મા, એ પણ સાધારણ રીતે આસાનીથી ત્યાંથી વયો ગયો. એમ છતાંય નારણદાસ સ્વામી એમ કહે કે આપણે મહારાજનો મહિમા સમજવો, આ મહારાજના પ્રતાપથી થયું છે. સજે ગલા ભગતે મહિમાથી બે વાત કરી હોય કે સ્વામી આ તમારાથી ડરે છે અને આખી આલમ ડરે છે એમ કહ્યું હોય, પણ સ્વામીએ એવું કહ્યું કે બધું મહારાજના પ્રતાપથી છે. આમ તો વાસ્તુશાસ્ત્રની અંદર જ્યાં પણ સ્મશાન હોય એમની નજીકનો ઘર મકાન કે એ વર્જ્ય ગણ્યું છે, કારણ કે સહેજે કાયમ અપવિત્ર શરીર ત્યાં આવે. જ્યારે શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે એમનો જે પણ સ્પર્શ કરે તો એમને સૂતક લાગે, એ અપવિત્ર ગણાય છે. અને કાયમ માટે એવી અપવિત્રની જગ્યાની આજુબાજુમાં રહેવું એ દોષરૂપ ગણાય. ભગત છે એમણે જે દિવસે ઘર લીધું તે દિવસે તો આ અનુસંધાન ન હોય ને એવું હોય કે આપણે મહારાજનું બીજે ક્યાંય મળતું ન હોય ને ત્યારે જૂનો સમય એટલે જે રીતે ધારીને લીધું હોય મહારાજ છે આપણે ક્યાં કંઈ વાંધો છે એમ ધારીને તે દિવસે એમણે લઈ લીધું હોય. પણ સદગુરુ નારાયણદાસજી સ્વામી એમના પ્રભાવથી એ આ બધા ઉપાધિઓ છે એ ગલા ભગતને દૂર થઈ. સ્વામીનું સામર્થ્ય કેવું હશે? આંખો બંધ કરી ત્યાં બધું દેખાઈ ગયું હશે. અને પછી સ્વામી એમ બોલ્યા કે ફકીર બહુ જબરો છે, કે મહાત્મા છે પ્રેતાત્મા છે બહુ જબરા છે, એમ જાય એમ નથી કે. તો એમની તાકાત એ સ્વામીને માંડણપરાની વીડીમાં બેઠા બેઠા પીપળિયા ગામમાં એમના ઘરમાં ત્યાં શું થાય છે એ બધું જ એમને અહીંયા બેઠા બેઠા આંખો બંધ કરીને દેખાય. જોકે આંખો બંધ કરી એ તો સ્વામીએ સ્થિર થઈ અને કોન્સન્ટ્રેશન કરવા માટે કરી હશે, બાકી તો એમને આંખો બંધ કરવાની પણ જરૂર નહીં હોય. પાછો કોણ એ આત્મા છે, ક્યાંથી આવ્યો છે, શા માટે આવ્યો છે અને શું કરે છે, ક્યાં સુધી એ રહેવાનો છે અને કેટલું એનું સામર્થ્ય છે, આ બધું જ એમને એક ક્ષણમાં મપાઈ જવું, આવું કેમ થાય? આપણને તો આપણી પાછળ કોણ છે ને એની ખબર ન હોય. અને પછી ક્યારેક આપણને દગો દઈ દે ને પછી આપણે લખીએ કે આમાં તો ખબર ન પડી કે પારકા હતા એ ઘણી વખત પોતાના થઈ ગયા સંબંધોથી, અને પોતાના હતા એ પારકાનો અર્થ સમજાવી ગયા. પછી એવા સૂત્રો કે પછી પોતાના હોય એ પારકા થઈ જાય ને પારકા હોય એ પોતાના થઈ જાય. આવું બધું અચાનક થતું હોય, આપણને ખબર ન પડે કે કોની અંદર શું ચાલે છે. કાયમ રહીએ છીએ, જોઈએ છીએ, બધું થાય છે, છતાંય ખબર નથી. અને એમને બ્રહ્માંડની અંદર આત્મા તો કેટલો સૂક્ષ્મ છે, હવે એમનું કોઈ સ્થૂળ શરીર નથી. આપણા વાળના 100 ચીરિયા કરવામાં આવે અને પછી જે એક ચીરિયું છે એ લેવામાં આવે ને એના વળી પાછા 100 ચીરિયા કરવામાં આવે, એવડો એટલો સૂક્ષ્મ આત્મા છે એવું ઉપનિષદમાં કહ્યું છે. હવે આ આત્મા જ્યારે અવગતિએ ગયો હોય અને આવો આવા આત્માઓથી તો આખું બ્રહ્માંડ ભર્યું છે. આપણે આમ કરીએ ને ત્યાં તો હજારો લાખો આત્માઓ છે, આમ થયા ને વળી પાછું આમ કરીએ તો આમ થયા, ખીચો ખીચ બ્રહ્માંડ ભર્યું છે આવા આત્માઓથી. તો એટલે અવગતિએ ગયેલા નહીં પણ ટૂંકમાં આત્માઓથી આખું બ્રહ્માંડ છે, ખીચો ખીચ ભર્યું છે. કયો આત્મા કોને ત્યાં ક્યારે શરીર ધારણ કરે અને 84 લાખ યોની, 1 2 3 હોય તો એ સમજી શકાય, એ 84 લાખ યોનીમાંથી કોણ ક્યાં જાય ને ક્યાંથી ક્યાં આવે, આ તો બધું એટલું મોટું મેટ્રિક્સ છે કે કંઈ ખબર ન પડે. પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાથી એ સંતની અંદર એટલું બધું સામર્થ્ય આવ્યું કે જ્યાં સુધી પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી એમની દ્રષ્ટિ પહોંચે. જેટલું પુરુષોત્તમ નારાયણને દેખાય એટલું એમને દેખાય. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે જેવું પુરુષોત્તમ નારાયણનું સામર્થ્ય એવું એ સંતનું સામર્થ્ય થાય, જેવું એ પુરુષોત્તમ નારાયણના ગુણ ઐશ્વર્ય વિભૂતિ એટલું જ બધું એ સંતને પ્રાપ્ત થાય. ઉપનિષદોની અંદર આ ઉપાસનાની બાબત જ્યારે આવે ત્યારે આચાર્યો છે બહુ સરસ અર્થ કરે છે, બ્રહ્મવિત બ્રહ્મેવ ભવતિ, કે ભગવાનને જેવા જાણે ને એવા એ થઈ જાય. પછી રામાનુજ આચાર્ય આનું વિશ્લેષણ કર્યું છે કે જો કોઈ આત્મા એ સૂર્યનારાયણની ઉપાસના કરે તો એ સૂર્યનારાયણ જેવો થઈ જાય. એટલે શું એમ? તો કે સૂર્યનારાયણની દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે છે, એટલે કે સૂર્યનારાયણ જ્યારે માથે તપતા હોય ત્યારે સૂર્યનારાયણના કિરણો જેટલે સુધી જાય છે એટલે સુધી, અને સૂર્યનારાયણ ભગવાનને જેટલું દેખાય છે એટલે અડધી પૃથ્વી દેખાય સૂર્યનારાયણ ભગવાનને, બરાબર કે નહીં? તો એ જ્યારે ઉપાસના કરે અને સૂર્યનારાયણ ભગવાન જેવો થઈ જાય ત્યારે એમને આને આ શરીરે એક સાથે અડધી પૃથ્વી છે અને દેખાય કે, જ્યાં સુધી સૂર્યનારાયણ ભગવાનની દ્રષ્ટિ પહોંચે છે ત્યાં સુધી એમની દ્રષ્ટિ પહોંચે. 12 કલાક સુધી અડધી પૃથ્વી દેખાય ને બીજા 12 કલાકમાં બીજી અડધી દેખાય, એટલે આખી પૃથ્વી દેખાય એમને બેઠા બેઠા. મહારાજે આ વાતને બીજી રીતે કરી છે કે જે સિદ્ધ થયા છે તો એ બ્રહ્માંડમાં ગમે ત્યાં જે કોઈ વસ્તુ પડી હોય અને ગ્રહણ કરી હોય તો આને આ હાથે આમ લાંબો કરી અને એ વસ્તુને એ સ્વર્ગની અંદર કે બીજા કોઈ પણ લોકમાં પડી હોય તો ત્યાંથી લઈ અને અહીંયા લઈ શકે, કારણ કે એમણે ભગવાનની ઉપાસના એ રીતે કરી અને એમની અંદર એ સામર્થ્ય આવ્યું. આનો સીધો અર્થ એવો થાય કે બીજા લોકમાં જે વસ્તુ પડી છે ને એ લઈ લેવી, બીજા લોકમાં જે લોકો છે એમની સાથે વાતચીત કરી લેવી, એટલે સાયન્સની ભાષામાં કેવું હોય તો એવું થાય કે બીજા બ્રહ્માંડમાં બીજા લોકમાં બીજા ગ્રહમાં જે એલિયન્સ છે, હલો સાયન્સ એને એલિયન્સ કહે છે ને, એમની સાથે આ લોકો વાત કરી શકે અને એમને પકડીને અહીંયા લઈ આવી પણ શકે, અહીંથી વળી પાછા ઉપાડીને ત્યાં મૂકી પણ દે, એટલું સામર્થ્ય. હમણાં થોડા દિવસ પહેલા જ એક વૈજ્ઞાનિકોનું રિસર્ચ આવ્યું હતું કે મંગળ ગ્રહ ઉપર એલિયન્સ છે અને એમની સાથે અહીંયાથી વાતચીત ચાલુ છે, એ લોકો અહીંયા આવતા ડરે છે અને એનું અમુક કારણ છે ને આવી બધી વાતો એમણે એક વૈજ્ઞાનિકે, કેનેડાના વૈજ્ઞાનિક હતા, એમણે ઘટસ્ફોટ કર્યો હતો. પછી નાસાએ એ વાતને દબાવવા માટે એમણે એમ કહ્યું હતું કે ના, આવી કોઈ અમારે વાત થઈ નથી કે અમને કોઈ એલિયન દેખાણા નથી, અને આ બધું જે એમણે વૈજ્ઞાનિકે કહ્યું એ એમનો અભિપ્રાય હશે કે બાકી અમારે નાસામાંથી ક્યાંય આવું થયું નથી. કે કહેવાય છે કે એલિયન છે, હજી વૈજ્ઞાનિકોએ જોયા કે નથી જોયા એ એક ક્વેશ્ચન માર્ક છે, પણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એવું કહ્યું કે બીજા લોકમાં કોઈ વસ્તુ પદાર્થ કે કંઈ પણ પડ્યું છે તો એને ગ્રહણ કરવું હોય તો આવા સિદ્ધ જે છે એ ગ્રહણ કરી શકે છે, એ જોઈ શકે છે, એમને બધું જ આરપાર દેખાય છે, એમને દિવાલો એ રોકી શકતી નથી, એમની નિરાવરણ સ્થિતિ છે અને એમની નિરાવરણ દ્રષ્ટિ છે. એ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાથી એવું જ સામર્થ્ય સદગુરુ નારણદાસ સ્વામીમાં બેઠા છે અહીંયા માંડણપરાની સીમમાં, અને દેખાય છે એમને પીપળિયા ગામની અંદર શું થાય છે અને કયો પ્રેતાત્મા ક્યાંથી આવ્યો છે એની હિસ્ટ્રી સાથે બધું જ એમને ક્લિયર કટ દેખાય છે, એમનું સામર્થ્ય દેખાય, એમના કરતાં બળવત્તર સામર્થ્ય પાછું એમની પાસે છે અને એ વાપર્યું એમણે, અને પેલા પ્રેતાત્માને ત્યાંથી જવું પડ્યું. હવે એ બળવત્તર સામર્થ્ય કેટલું તો કે નારણદાસ સ્વામી જે પૂજામાં કાયમ ચંદન ઘસી અને પોતે તિલક ચાંદલો કરતા હતા એ ગોટી એ કંઈ શ્રીજી મહારાજની પ્રસાદીની ગોટી નહોતી, હો મહારાજનું નામ લઈ અને એ દરરોજ પૂજા કરે અને એ ચંદન એની જેટલી પણ ભાગ વધ્યો હશે એટલો ભાગ એમણે ગલાભગતને આપ્યો. જે ગોટીનું ખાલી નારણદાસ સ્વામી સ્પર્શ કરે અને મહારાજનું નામ લઈ અને તિલક કરે એ ગોટીમાં આટલું સામર્થ્ય આવી જતું હોય તો એ નારણદાસ સ્વામીમાં કેટલું સામર્થ્ય, અને નારણદાસ સ્વામીમાં આટલું સામર્થ્ય તો પુરુષોત્તમ નારાયણ એમાં કેટલું સામર્થ્ય હશે. એ પુરુષોત્તમ નારાયણ એ આપણા સ્વામી છે, આપણે એમના સેવક છીએ. બહુ વિચાર કરીએ ને આપણે કાલે લેશું આના ઉપર, થોડુંક સમજવા જેવું છે કે આપણે કઈ જગ્યા ઉપર હતા અને કઈ જગ્યા ઉપર આવી ગયા. સમય થઈ ગયો છે એટલે આજે ને આવતીકાલે આમના ઉપર લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આપ અમારા ઉપર એવી કૃપા કરજો કે જેવી નારણદાસ સ્વામીને આપનો નિશ્ચય, આપની ઉપાસના, એવો જ નિશ્ચય અને એવી જ ઉપાસના ગલા ભગતને જેવો નારણદાસ સ્વામીમાં ગુરુબુદ્ધિ, આત્મબુદ્ધિ અને એમને દ્રઢ નિશ્ચય, એમને મહિમાભાવ, એવો મહિમાભાવ, એવી દ્રઢ ગુરુબુદ્ધિ, આત્મબુદ્ધિ એ અમારા સૌના જીવનમાં આવે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ.